भगवान शिव प्रत्ये श्रद्धा भक्ति नी आवश्यकतानु प्रतिपादन शिव धर्मना चार पाद नु वर्णन अने ज्ञान योगना साधनो तथा शिव धर्मना अधिकारियों निरूपण शिव पूजन अनेक प्रकार अने अनन्य चित्त थी भजन नो महिमा तेना पछी श्री कृष्ण ना प्रश्न पूछवा उपर उपमन्यु मंदराचल पर घटित थयेल शिव पार्वती संवाद ने प्रस्तुत करता बोलिया हे श्री कृष्ण एक समय देवी पार्वती ए भगवान शिव ने पूछो हे महादेव जे आत्म तत्व वगैरे ना समाधान मा साधन मा लाग्या नथी तथा जीवनु अंतकरण पवित्र ने वशीभूत नथी एवा मंदमती मर्त्य लोकवासी जीवात्माओना वशमा आप कया उपाय थी थई शको छो महादेव जी बोल्या हे देवी जो साधक ना मन मा श्रद्धा भक्ति न होय तो पूजन कर्म तपस्या जल आसन वगैरे ज्ञान तथा अन्य साधन थी पण हूँ एमने वशीभूत नथी थतो जो मनुष्य ने मारा मा श्रद्धा होय तो जे कोई पण हेतु थी हूँ एमना वश मा आवी जाऊ छु पछी तो ते मारा दर्शन स्पर्श पूजन अने मारी साथे संभाषण पण होई शके छे तेथी ते जे मने वशमा करवा चाहे तेने पहला मारा प्रति श्रद्धा करवी जोईए श्रद्धा ज स्वधर्मनो हेतु छे अने तेज आ लोक मा वर्णाश्रमी पुरुषोनी रक्षा करनारी छे जे मानव पोताना वर्णाश्रम धर्मना पालन मा लागेलो रहे छे एनी ज मारा मा श्रद्धा थाय छे बीजानी नहीं वर्णाश्रमी पुरुषोने संपूर्ण धर्म वेदों थी सिद्ध छे पूर्वकाल मा ब्रह्मा जी मारी आज्ञा लईने नु वर्णन कर्यो हतु ब्रह्मा जी नो बतावेलो ते धर्म अधिक धन द्वारा साध्य छे तथा अनेक प्रकारना क्रियाकलापती युक्त होय छे इनाती मळनारु फळ मोटे भागे अक्षय नथी तथा धनना अनुष्ठान मा अनेक प्रकारना क्लेश ने आयास करवा पड़े छे ए महान धर्मती परम दुर्लभ श्रद्धा मेळवीने ज वर्णाश्रमी मनुष्य अनन्य भावती मारे शरणे आवी जाय छे એમને સુખદ માર્ગે ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે વર્ણાશ્રમ સંબંધી આચાને સૃષ્ટિ મેજ વારંવાર કરી છે એમાં ભક્તિ ભાવ રાખીને જે મારા થઈ જાય છે વર્ણાશ્રમીઓનો મારી ઉપાસનામાં અધિકાર છે બીજાઓનો નહીં અમારી નિશ્ચિત આજ્ઞા છે મારી આજ્ઞા અનુસાર ધર્મ માર્ગે ચાલનારા વર્ણાશ્રમી પુરુષ મારે શરણે આવીને મારા કૃપા પ્રસાદથી મળ અને માયા વગેરે પાશોમાંથી મુક્ત થઈ જાય છે તથા મારા પુનરાવૃત્તિ રહિત ધામમાં પહોંચીને મારું ઉત્તમ સામર્થ્ય પ્રાપ્ત કરીને પરમાનંદમાં મગ્ન થઈ જાય છે એટલા માટે મારા બતાવેલા વર્ણ ધર્મને મેળવીને અથવા ન મેળવીને પણ જે મારે શરણે આવે છે મારો ભક્ત બને છે તે સ્વયં પોતાના આત્માનો ઉદ્ધાર કરી લે છે આ કોટી કોટી ગણો અધિક અલપ્ત લાભ છે માટે મારા મુક્તિ પ્રતિપાદિત વર્ણ ધર્મનું પાલન અવશ્ય કરવું જોઈએ જે મોક્ષ માર્ગથી અલગ થઈને બીજી કોઈ વસ્તુ માટે શ્રમ કરે છે એને માટે એ જ સૌથી મોટી હાનિ છે એ જ મોટી ત્રુટિ છે એ જ મોહ છે એ જ અંધતા છે એ જ મુક્તા છે હે દેવેશ્વરી મારો જે સનાતન ધર્મ છે તે ચાર ચરણોથી યુક્ત બતાવેલો છે એ ચરણોના નામ છે જ્ઞાન ક્રિયા ચર્યા અને યોગ પશુપાશ અને પતિનું જ્ઞાન જ જ્ઞાન કહેવાય છે ગુરુને આધીન જે વિધિપૂર્વક ષડત્વ શોધનનું કાર્ય થાય છે તેને ક્રિયા કહે છે મારા દ્વારા વિહિત વર્ણાશ્રમ પ્રયુક્ત જે મારું પૂજન વગેરે ધર્મ છે એનું નામ ચર્યા છે મારા બતાવેલા માર્ગથી સુસ્થિર ભાવથી ચિત્ત લગાવના સાધક જે અંતકરણની અન્ય વૃત્તિઓનો નિરોધ કરવામાં આવે છે તેને યોગ કહે છે હે દેવી ચિત્તને નિર્મળ અને પ્રસન્ન બનાવવું તે અશ્વમેધ યજ્ઞોના સમૂહથી પણ શ્રેષ્ઠ છે કેમ કે તે મુક્તિને આપનાર છે વિષય ભોગની ઈચ્છા રાખનાર લોકો માટે આ મન પ્રસાદ દુર્લભ છે જેણે યમ અને નિયમ દ્વારા ઇન્દ્રિય સમુદાય પર વિષય પ્રાપ્ત કરી લીધો છે તે વિરક્ત પુરુષ માટે જ યોગને સુલભ બનાવવામાં આવ્યો છે યોગ પૂર્વ પાપને હરી લેનારો છે વૈરાગ્યથી જ્ઞાન ઉત્પન્ન થાય છે અને જ્ઞાનથી યોગ, યોગજ્ઞ પુરુષ પતિત હોય તો પણ મુક્ત થઈ જાય છે એમાં સંશય નથી. બધા પ્રાણીઓ પર દયા કરવી જોઈએ. સદા અહિંસા ધર્મનું પાલન બધાને માટે ઉચિત છે. જ્ઞાનનો સંગ્રહ પણ આવશ્યક છે. સત્ય બોલવું, ચોરીથી દૂર રહેવું, ઈશ્વર અને પરલોક પર વિશ્વાસ રાખવો, મારામાં શ્રદ્ધા રાખવી, ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, વેદશાસ્ત્રોનું પઠન પાઠન યજ્ઞ કરવો અને કરાવવો, મારું ચિંતન કરવું, ઈશ્વર પ્રત્યે અનુરાગ કરવો અને સદા જ્ઞાનશીલ હોવું બ્રાહ્મણો માટે નિતાંત આવશ્યક છે. જે બ્રાહ્મણ જ્ઞાન યોગની સિદ્ધિ માટે સદા પ્રકારે ઉપયુક્ત ધર્મનું પાલન કરે છે તે શીઘ્ર જ વિજ્ઞાન પ્રાપ્ત કરીને યોગને પણ સિદ્ધ કરી લે છે. હે પ્રિય જ્ઞાની પુરુષ, જ્ઞાનાગ્નિ દ્વારા કર્મમય શરીરને ક્ષણભરમાં દગ્ધ કરીને મારા પ્રસાદથી યોગનો જ્ઞાતા થઈને કર્મ બંધનથી છુટકારો પામે છે. પુણ્ય પાપમય જે કર્મ છે એને મોક્ષ પ્રતિબંધક કયા છે, એટલા માટે યોગી પુરુષ યોગ દ્વારા પુણ્યાપુણ્યનો પરિત્યાગ કરી દે. ફળની કામનાથી પ્રેરક થઈને કર્મ કરવાથી જ મનુષ્ય બંધનમાં પડે છે. કેવળ કર્મ કરવા માત્રથી જ નહીં, તેથી કર્મના ફળનો ત્યાગ કરી દેવો જોઈએ. હે પ્રિય, પહેલા કર્મમય યજ્ઞ દ્વારા બહાર મારી પૂજા કરીને પછી જ્ઞાન યોગમાં તત્પર થઈને સાધક યોગનો અભ્યાસ કરે. કર્મયજ્ઞથી મારા યથાર્થ સ્વરૂપનો બોધ પ્રાપ્ત થઈ ગયા પછી જીવ યોગ યુક્ત થઈને મારા યજ્ઞથી વિરત થઈ જાય છે. એ સમયે તે માટી પથ્થર અને સુવર્ણમાં પણ સમભાવ રાખે છે. જે મારો ભક્ત નિત્ય યુક્ત અને એકાગ્ર ચિત્ત થઈને જ્ઞાન યજ્ઞમાં તત્પર રહે છે તે મુનિઓમાં શ્રેષ્ઠ અને યોગી થઈને મારા સાયુજ્યને પામે છે. જે વર્ણાશ્રમી પુરુષ મનથી વિરક્ત નથી તે મારો આશ્રય લઈને જ્ઞાન ચર્યા અને ક્રિયા એ ત્રણેયમાં પ્રવૃત્ત થવાનો અધિકારી છે. એમના અનુષ્ઠાન યોગ્યતા રાખે છે. મારું પૂજન બે પ્રકારનું છે, બાહ્ય અને અભ્યંતર. એ જ રીતે મન, વાણી અને શરીર આ ત્રિવિધ સાધનોના ભેદથી મારું ભજન ત્રણ પ્રકારનું કહેવાય છે. તપ, કર્મ અને જપ, ધ્યાન અને જ્ઞાન એ મારા ભજનના પાંચ સ્વરૂપ છે. તેથી સાધુ પુરુષ અને પાંચ પ્રકારના પણ કહે છે. મૂર્તિ વગેરેમાં જે મારું પૂજન વગેરે થાય છે, જેને બીજા લોકો જાણી લે છે, તે બાહ્ય પૂજન અથવા ભજન કહેવાય છે. અથવા એ જ ભજન પૂજન જ્યારે મન દ્વારા થવાથી પોતાના માત્ર પોતાનો જ અનુભવનો વિષય થાય છે ત્યારે અભ્યંતર કહેવાય છે. મારામાં જ લાગી રહેલું ચિત્ત જ મન કહેવાય છે. સામાન્યતઃ મન માત્રને અહીં મન નથી કહેવાયું. આ જ રીતે વાણી મારા નામનો જપ અને કીર્તનમાં લાગી રહે છે તે જ વાણી કહેવાને યોગ્ય છે, બીજી નહીં. જે મારા શાસ્ત્રમાં બતાવેલા ત્રિપુંડ વગેરે ચિહ્નોથી અંકિત છે અને નિરંતર મારી સેવા પૂજામાં રત રહે છે તે જ શરીર શરીર છે, બીજું નહીં. મારી પૂજાને જ કર્મ માનવું જોઈએ. બહારથી જે યજ્ઞ વગેરે થાય છે એને કર્મ ન કહેવાય. તારે લીધે શરીરને સુકવી દેવું તે જ તપ છે. કૃચ્છ ચંદ્રાયણ વગેરેનું અનુષ્ઠાન નહીં, પંચાક્ષર મંત્રની આવૃત્તિ, પ્રણવનો અભ્યાસ અને રુદ્રાધ્યાય આદિનો વારંવાર પાઠ જ અહીંયા જપ કહેવાય છે. વેદાધ્યન નહીં, મારા સ્વરૂપનું ચિંતન સ્મરણ જ ધ્યાન, જે આત્મા વગેરે માટે કરેલી સમાધિ નહીં, મારા આગમનોના અર્થને સારી પેઠે જાણવા એ જ જ્ઞાન છે. બીજી કોઈ વસ્તુને જ તેના અર્થને સમજવું તે જ્ઞાન નથી. હે દેવી, પૂર્વવાસના વશ બાહ્ય અથવા અભ્યંતર જે પૂજનમાં મનનો અનુરાગ હોય એમાં જ દ્રઢ નિષ્ઠા રાખવી જોઈએ. બાહ્ય પૂજનથી અભ્યંતર પૂજન 100 ગણું અધિક શ્રેષ્ઠ છે, કેમ કે એમાં દોષોનું મિશ્રણ નહીં થાય તથા પ્રત્યક્ષ દેખાનારા દોષોની પણ ત્યાં સંભાવના નથી રહેતી. અંદરની શુદ્ધિને જ શુદ્ધિ સમજવી જોઈએ. બહારની શુદ્ધિને શુદ્ધિ નથી કહેતા. જે આંતરિક શુદ્ધિથી રહી છે તે બહારની શુદ્ધિ હોવા છતાં પણ અશુદ્ધ છે.